પ્રત્યક્ષ સત્પુરુષ હાજર હોય. હા હા જો ના બેઠા જો બેઠા બેઠા છે. એક ફેરફાર છે એ છે તે એવું કે છે પ્રત્યક્ષ ની પાસે જાવ કે છે. શું કે છે? પણ તે જ્ઞાની પુરુષ હોવા જોઈએ. ગમે તેવું ભગવાન ધોળા લુગડો પહેરી બેઠો હોય એ મો રજાઈ મારશે કે છે. શું કે છે? જ્ઞાની પુરુષ એ જ કે નિષ્દિન જેનો આત્મામાં ઉપયોગ છે. શું થયું? નિષ્દિન જેને આત્મા ઉપયોગ. શાસ્ત્રમાં નથી, સાંભળ્યા નથી, અનુભવમાં આવી જેની વાણી છે કે છે. જય સચ્ચિદાનંદ. તમે સમજો ને? વાણી એવી હોય શાસ્ત્રમાં શબ્દ ના હોય એમનો તો સાંભળ્યામાં ના હોય એવી વાણી હોય. પછી બીજી ત્રીજું વાક્ય શું છે? અંતરંગ કહા નથી એ ગુપ્ત. અત્યારે તમે અમને આખું જગતનું હોનું આપો તો અમારે કામનું નહીં. એ ભીખ અમને હોય નહીં ને. જ્યારે બધી પ્રકારની ભીખ ના હોય ત્યારે આ પદ પ્રાપ્ત થાય છે. કેવું? કેટલી માણસને ભીખો હોય છે? ભીખ વગર બેઠો. જેને ભીખ નથી તેને આ પદ મળે એવું છે. અને આ પદ તમારે આ તમને શા માટે કહી દઉં છું કે ભાઈ આ પદ તમને ભીખ જાય ને તો તમને એ પદ મળે. મારું જતું ના રહે ને તમને મળે. કેવું? અત્યારે મારું એકલું જ પદ છે આખા દુનિયામાં. સમજે ને? પણ તમે જ કરી એક પ્રમાણે કરો તમને મળે ને મારું જાય નહીં. તેથી મેં તમને રસ્તો દેખાડું ને દેખાડે કોઈ પોતાનું જતું રહે તો રસ્તો ના દેખાડે કોઈ. દાદા દર્શન નીકળેલો નહીં. આ બધું પૂતગલ મિક્સર વાળો સત્સંગ. કેવું? કારણ કે વાસી કેવાય. કેવું? વાસી બધું. તદ્દન નિર્વાસનિક હોય તારે સીધે છે દેશ સંખ્યા. વાસના વારણ ચાલે ને. તેથી કવિરાજ શું કે છે? કોરિયા રાટ્યો શંકરો ને કે છે રાટ્યો શંકરો દીવો હરગાવો કે છે રાટન કરો. કેટલું કવિરાજ કવિરાજ કેટ કેટલા વર્ષે લખ્યું છે? કેવી તમને ખબર પડી છે? આ શાસ્ત્ર તરીકે ચાલ છે બધી બધા પુસ્તકો શાસ્ત્ર તરીકે સત્યનારાયણ છે કે દવા ખરાબ નહીં તો સસ્તી હોતા છે. હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ ના ધ્યાન જ પરમાર્થ દેખાય એટલે થઈ જયું હોય તે ડોક્ટર સચિદાન છે. બધું શબ્દ એટલે શું? સાકર ગરી છે એવું જ્ઞાન તમને થાય એટલે શબ્દ કહેવાય. તમે શું કહો? સાકર ગરી છે. તમને કોઈ પૂછે ગરી એટલે શું કે એવું ખબર નથી. એનો સ્વાદ કેવો ખબર નથી. ગરી એટલે શું? ગરી એટલે આ ગરી છે આ વસ્તુ એ વસ્તુ ઉદાહરણ છે. પણ ગરી એટલે શું કે એવું તેવું ખબર નથી. એ ખબર નથી. ચાકે તાર અનુભૂતિ થાય, તાર અનુભૂતિ થાય તો જ કે આનો સ્વાદ આવો છે, આવી ગઈ છે. કઈ કીડીઓ આગળ લઈને ફરતા હોય ને, કીડીઓ કઈ તી એમ જોયેલા શું દુઃખ છે આગળ જાય એના હાથમાં, પછી કીડીઓ કઈ શું થાય અનુભૂતિ શાસ્ત્રો છે ત્યાં સુધી જ્ઞાન છે કે છે, શાસ્ત્રો છે ત્યાંથી જ્ઞાન છે. હા, તેમાં શબ્દ જ્ઞાન છે, કેટલું છે શબ્દ જ્ઞાન છે. શાસ્ત્રો ની પાર શાસ્ત્ર પૂરો થઈ ગયા પછી પછી અનુભવ જ્ઞાન બાકી રહ્યું. શાસ્ત્ર અનુભવ જ્ઞાન નો એટલે કેમ ને, શાસ્ત્ર માં અનુભવ ના હોય ને, શબ્દ હોય, શબ્દ હોય, અનુભવ તો જ્ઞાની પાસે મળે, જેની પાસે હોય એ વાત માન મળે. એટલે ચાર વેદ શું કે છે, કે ચાર વેદ ભણી રહે એટલે કે ધીસ ઇઝ નોટ ધેર, ધીસ ઇઝ નોટ ધેર. એટલે ભાઈ આત્મા ન હોય તો ના, આત્મા આ ન હોય, ગોટું જ્ઞાન ચાર વેદ ના ઉપરી જાગે. કારણ કે અવસ્તવ્ય અને અવર્ણનીય છે, કે કેવું છે અવસ્તવ્ય અને અવર્ણનીય છે એટલે શબ્દરૂપ નથી, એનું વર્ણન થઈ શકે. શબ્દ હોય તો અમારી એમાં હોય, એટલે કે જેના શબ્દો જ નથી. માટે જ્ઞાની પુરુષ પણ હજાર જ્ઞાની પુરુષ શબ્દ વગર કઈ રીતે દેખાડવાના છે, કે સંજ્ઞા થી દેખાડે, કે સંજ્ઞા શાસ્ત્ર માં સંજ્ઞા કરવાનો અધિકાર નથી. શાસ્ત્ર કઈ સંજ્ઞા કરી શકે કે આમ કરી બોલો, જ્ઞાની પુરુષ કરી શકે. આપડે બોગડા હોય છે એ કઈ રીતે આવી બધી સંજ્ઞા થી કરે, એક બોગડો આમ કરે બીજો આમ કરે, એટલે બે ઘંટે પહોંચી દે. આપડે બધા વાત રહી સમજે ના પડે, આપડે બધા એની ભાષા સમજી ગયો, દેવ સ્ટેશન પર પહોંચી જાય. આપડે જોતા રહીએ ભાઈ, હે આપડે જોતા રહીએ ભાઈ, આપડે જોતા રહીએ. એ રીતે જ્ઞાની પુરુષ અજ્ઞાતી આત્મા, અને તે પાપ ધોવાય તો જ તે ચોટે, નહીં તો પછી એક મિનિટ એ તો ભૂલી જાય, પાંચ કલાક પછી કલાક પછી ભૂલી જાય, પણ આ તો ભૂલાય નહીં કદી, પાપ ધોવાઈ જવા પડે. કેરા કેરાળા માં આવ્યો હતો, બહુ વાત હતો સમજવા જેવી વાત, એવી વાત સમજે જ ના આવે ને, જગત કેવી રીતે બની છે, ભગવાન શું છે, તો સાયન્ટિફિક સ્વતંત્ર એવિડન્સ કોઈ લખેલો જ નથી. બહુ ગમ્યું અમને, નહીં ના ગમ્યું, ચાલો બોલાવો. બધા પોતાની વાત હોય તો બધાને ગમે જ ને, સૌના પોતાની જ વાત છે ને. હા પોતાની, રિટાયર થયા પછી નિવૃત્તિ લે ને, ત્યાર પછી બેસી રહ્યો હોય તો બેઠો બેઠો બહુ પ્રવૃત્તિ હોય. એ ભુલેશ્વર માં ફરી આવે, બધે ફરી આવે, બેઠો બેઠો એ નિવૃત્તિ ના કહેવાય. શું કહ્યું? નિવૃત્તિ તો અમે તમારી જોડે દવાખાના ફર્યા, બધે ફર્યા, આખો દાડો નિવૃત્તિ માં જ હોય છે. પ્રવૃત્તિ માં જ નિવૃત્તિ, સંપૂર્ણ પ્રવૃત્તિ મને એ સાચી નિવૃત્તિ. આ લોકો નિવૃત્તિ કે છે લૌકિક, લૌકિક ઉડતી ઉપાધિ માં સપડાયો હોય જો. હા બધું પ્રવૃત્ત થઈ જાય, બધું જરૂર પ્રવૃત્તિ વાડા જેવો થઈ જાય, મેન્ટલ થઈ ગયો એવું થઈ જાય. શું જલેબી હોંભળે, બીજું હોંભળે, ત્રીજું હોંભળે. અને આ તો આપણું નિવૃત્તિ કે દૂધ ના જોડે બધા ફર્યો એ નિવૃત્તિ. હા, ક્ષેત્રીય સત્સંગ થયો હતો દવા ખરા માં. ગીતાલાન જોવા ગયા હતા ને આપણે, ગાંડો અહંકાર કોઈ કે છે હું આખો ડિંગર ઉપાડી ગયો છું, તો આપડે બધા એક મતે ગાંડો છે. શું કે છે એ અહંકાર કેવો કરે છે? ગાંડો. પણ એવો અહંકાર ને આપડે ગાંડો અહંકાર નહીં કહેતા, એના જેવો દાખલે બીજી બીજા બધી વાતો બોલે છે ને, હા એને ચક્કર થઈ ને બોલે, આમ કરી નાખું તેમ કરી નાખું, તને ખબર ને બધા ગોડા અહંકાર કર્યા છે. પછી થાય નહીં અહંકાર કરે, અહંકાર જેને થાય એવું હોય ને તે તો અહંકાર ના કરે. તો ઇગોઇઝમ, મેડ, મેન્ટલ, સચિદાન છે, શિવાનંદ. ચાલો બોલાવો. પણ દર્દી કે છે તમે આયા જ હતા કે છે, માતાકુટ જાય તો આ કરતા હાથ કર્યું હોય, બધું કર્યું હોય, પછી તમે આયા નથી. એટલે પેલા શું લાગે મને, જસ છે નહીં કે એમ લાગે. શું છે? જસ નથી કે એમ લાગે. દેવ પણ દસ કોઈ આપતું, જ્ઞાની પુરુષ ના જાય તો જો કહે ને એ દાદા આવીને મને હાથ કરી જાય છે. પછી શું કહે છે? ઊંઘાડી જાય છે. ઊંઘાડી જાય જવું? હા, પેટ ઊંઘ નથી આવતી, ઊંઘી આવે છે પાંચ મિનિટ. અને પછી એટલે કઈ દુખાવો થાય, પેટ છાતી ક્યાં દુખે કે દાદા પેટ દુખે છે, છાતી દુખે છે, સ્વાસ્થ્ય છે, તદ્દન મટી જાય. એટલે મારું કહેવાનું આ રોજ આવું લાગશે, એક દાડો નહીં રોજ. ત્યારથી દવાખાના છે ને ત્યાં ચાર પાંચ મહિનાથી, ત્યારથી રોજ થાય, દરરોજ હોય છે. જ્ઞાની પુરુષ દસ વાર હું તો બાર અગિયાર ઉભી જઉં છું, દસ વાર છે ને રગે કરે દસ ભલે. યશ નામ કર બહુ મોટું હોય, કેવું હોય યશ નામ કર બહુ મોટું. હા થડાયા તો પેલાનું કલ્યાણ થઈ જાય, હા થડાયા ને પેલાનું કોઈ કલ્યાણ. શું થાય? હા થડાયા ને કલ્યાણ થઈ. અને આ બે નામ બહુ કરો, આવો પધારો, આવો પધારો, આદે નામ. અને હગો આવો આવો આવે ને કેમ ભાઈ? હમણે સાઈડ મહિના પર આવ્યો તો શું કામ છે? શું કામ છે? આ ઉઠા આવે કે શું કામ છે? એવું કે એ કયું અનાદેય કર્મ કહેવાય. શું કહેવાય? અનાદેય કર્મ. અનાદેય એવા જેવા કર્મ બધા છે એવું ઇમલ છે. આદે નામ કર્મ તો જવા જાય તો પધારો પધારો, યશ નામ કર્મ જ્યાં જાય તો હાથ અડાવે તો યશ. લાવણ્ય નામ કર્મ, કામ ગોપાંગ બધું જોયું હોય, દિલ થઈ રહેલા. કઈ ખોટ છે તો કઈ ભગવાન કે કઈ ખોટ છે? કઈ ખોટ નથી. ભગવાન કે છે આમ જુઓ તારી આમ જુએ છે, આ સંગ્રહ સ્થાન માં, જગત ના સંગ્રહ સ્થાન માં જુએ છે. આ સંગ્રહ સ્થાન માં શું છે? સાહસિક, સાહસિક, સાહસિક, સાહસિક તેના જ ને, સાહસ કરવું જ પડે ને, ઘેર અડચણ પડતી હોય તો શું કરે તમે? એકલા સાહસિક નથી, કચ્છી છે તો પેલા એ આવે છે ને આ મથવા વાળા, તે સાહસિક આખું કચ્છ જ સાહસિક છે. એ કુદરત નો એવું મેળ છે, એવો સંજોગો બાજે નહીં બરોબર, બધું અડચણ પડે એવા સંજોગો અડચણ પડે. અને પાછા બધા ક્ષત્રિય છે, વાણિયા નથી, ખરેખર વાણિયા નથી, એ તો ક્ષત્રિય સંજોગો અનુસાર વાણી થઈ ગયેલા. કેવું? હા, સંજોગો સંજોગો નહીં સર. દર સાલ લાખ રૂપિયા કમાય તો 16,000 રૂપિયા ભગવાન ના ત્યાં છઠ્ઠો ભાગ નાખી આવવાનો. પણ પછી ઉગ્યા જ કરે, એને ભગવાન તો નાખે ને પછી ઉગે, એનું ફળ આયા જ કરે. એમ દરેક મારવાડીઓ ભગવાન ને ત્યાં નાખી આવવાનો. એમને લક્ષ્મી જ પડી રહી, મોક્ષ મોક્ષ છે ને પડે નહીં, એને તો અહીં આગળ મોક્ષ થઈ ગયેલો હોય. બધી બાબતમાં જરા લિહટ થઈ ગયેલા હોય. શું હોય? લિહટ. લિહટ લિહટ શબ્દ વપરાય છે આપડે ગુજરાતીમાં. આ તળપદો શબ્દ છે. હે? તળપદો શબ્દ છે. ઠીક છે, તળપદી શબ્દ છે. તળપદી શબ્દ લિહટ. લિહટ લિહટ પણ વપરાતો નથી નહીં. તળપદી પણ સમજે ખરા બધા? નહીં બધા સમજે? તમારા સમજે? તમે સમજો લિહટ ને? શું નુકસાન થશે, શું નફો થશે, ત્યાં જ એમની જાગૃતિ. લગ્ન માં એ જાગૃતિ, મરણ માં એ જાગૃતિ. પછી મરણ માં ક્યાં જલેબી સસ્તી મળે છે એવી બધી જાગૃતિ. જોઈને આપડે ઔરંગાબાદ ગયા હતા સ્ટેટ. પછી હું અંદર ગયો એટલે શેડ બેઠા ત્યારે જોડે હું બેઠો. પછી શેડ નાની રેડ છે, કઈ સમજાતી નથી. આ માટે નહીં ઇન્કમ ટેક્સ ને સીલ ટેક્સ ને બધી ઓટીઓ માં, સીલ ટેક્સ ના ઓફિસર, ઇન્કમ ટેક્સ ના ઓફિસર બધા ઓટીઓ માં ચાલેલા હોય. એટલે કે આ સારું કઈ જતી રેડ પછી. પછી હું જોડે બેઠો તો મને પછી એમ પૂછ્યું, વાંધો એના છે ઓળખણ ના પડ્યું મને કેમ? મેં કહ્યું અમારું ઓળખણ ના પડ્યું. જ્ઞાની પુરુષ માં લિહટ પણ જોઈએ, પણ આ પેલા લિહટ અજ્ઞાન માં લિહટ થઈ બેઠા તેની શી દશા થાય? અજ્ઞાન માં લિહટ થઈ બેઠા. કેવું? અજ્ઞાન માં લિહટ. હા બોલો. એક મોક્ષી જ પામે તો જ લિહટ થઈ ગયા. ભાગ્ય કોઈ મારવાડ કે માર્ગ પામતો હોય, માર્ગ પામે નહી લક્ષ્મી આપણા દેશમાં. મારવાડી લોકો પામે નહી, દેરાસરો બધે, મંદિરો બધે, ધર્મ ધર્મ ધર્મ લક્ષ્મી નો હેતુ એમ આવું જોઈએ. તે ગુરુ ખાય નહીં બરી હોય, તે ભગવતા હતા સારું, એ શેઠે ભગવતા નતા. બસ જવાનું ના હોય ને એથી કેવી રીતે વાત કરે? જવાનું ખરું ને, તમે લાયસન્સ લઈને આવ્યા હોય ને. સાધુ મહારાજ પૂછ્યું છે તે કેમ ચાલે છે એ પૂછ્યું છે સાધુ મહારાજે. સાધુ મહારાજ ને કહે છે કે આપણા ના પૂછાય એવું. તમારે તો આહાર જ માગી લેવાનો, અહીં કેમ ચાલે છે કેમ નહીં એ તમારો પૂછવાનો ધર્મ નહીં. આટલું કરાય ને આટલું ન કરાય એ સાધુ અત્યારે ને ક્યાંક તમે આ કરી રહ્યા છે બરોબર નહીં, એટલું ભાઈ જ્ઞાન હોય. હવે ક્યાંક નાગા થઈને ફરેલા હોય ને દિગંબરીમાં, પછી પાછા ઇન્ચેટ તરીકે આવે એટલે પછી આમ વાળ બાળ વધી ગયા. વાંધો નહીં, ટોપી આમ ખસી ગઈ તો વાંધો નહીં, ટોપી ની કિનારો આ બાજુ દેખાય તો મારવાડ મારવાડી ખરેખર છે ને એવું નક્કી થઈ જાય. એટીકેટ માં ના આવે ચાલો પગ પગ બોલાવો. આ મારા હાથ છે, આ મારા પગ છે, મારું મારું કે છે, આ મારું માથું છે, મારી વાક્યો છે, મારું મારું કે છે, એ કોણ છે? જે મારું મારું કરે છે એ કોણ છે? કોઈ મારું મારું બોલે છે ને? આપણું મન બોલે છે. શું કે છે? આપણું મન બોલે છે. મન મન ના મન ને માય માઇન્ડ કે છે ને? મન ને માય માઇન્ડ કે છે, એ કોણ છે? આત્મા નથી બોલતો, એ આય બોલે છે. આય બોલે છે ને? આય આય એ આય પાછી જો મૂળ જગ્યાએ વપરાય તો આત્મા થઈ જાય, અને બીજી જગ્યાએ વપરાય વિશેષ ભાવે, વિશેષ ભાવ ત્યારે આય છે. તે આ હું કહું છું તે હું શિવાનંદ, હું આ છું તે છું નહીં, અને આ મારું, આ મારું ના હું, આ મારું ના હું, એ હું એ વિકલ્પ છે અને મારું એ સંકલ્પ છે. બોલો, સંકલ્પ વિકલ્પ થાય છે કે નહીં થતા? કેટલા થાય છે? ઘણા થાય છે. હા, એટલે હું શિવાનંદ એ પહેલો વિકલ્પ, હું આનો ફાધર છું અથવા બાબાનો ત્રીજો વિકલ્પ, આનો ધણી થવું ત્રીજો વિકલ્પ, આમનો બ્રધર થવું ચોથો વિકલ્પ, આમનો છોકરો થવું પાંચમો વિકલ્પ, હું છે તે વકીલ છું એ છઠ્ઠો વિકલ્પ, હું 50 વર્ષનો સાતમો વિકલ્પ, એવા કેટલા વિકલ્પ છે? અસંખ્ય. એ બધા વિકલ્પો છે. અને સંકલ્પ કેટલા? આ ઘડિયાળ મારું, આ ખબીશ મારું, આ મારું, વાળ મારા, કોણ મારા, નાક મારું, સંકલ્પ કેટલા સંકલ્પ છે? એ પણ ઘણા જ. હવે આ સંકલ્પ વિકલ્પ બે જે છે એ કઈડે ભાઈ, શું કરે? અંદર હૃદયમાં પેસીને કઈડે, હો વીછી હાથે ડંખ મારે એવા એવા દુઃખ થાય. કેટલા વીછી ડંખ મારે? 100 વીછી. એક વીછી બહાર ડંખ માર્યો હોય તો કેટલું દુઃખ થાય છે? તો હો વીછી અંદર ડંખ મારે. બધાને મારે તો ખરું, પણ ભાન ના રહે ભાઈ. કારણ કે ભાઈ ભાન કેટલું હોય? જેટલું જગવું ગજવું હોય ને એટલું જ ભાન હોય. આ ભેંસને વીછી ડંખ મારવાની હો વીછી, પણ એમને ભાન ના હોય ને બધું આમ બધું આવરણ બધું. આ મિયાબેન, મિયાબેને ભાઈ મારે, પણ મિયાબેને ભાન જ ના. મુસલમાન મોંસાહારનું આવરણ, આવરણ કેવું? મોંસાહારનું. અને તમારું તો દાયભાતનું આવરણ, એ તો ધોમાં અમી દેખાય આવરણ પાત્રું ને, એટલે તરત ખબર પડે ચિંતા થઈ કે નહીં તરત. એટલે એ હું મારું મારું મારું બોલ બોલ બોલ કરે છે. આ હું છે એ તો જાણે વિકલ્પ જ છે ખાલી, પણ મારું છે જેટલું મારી ચીજ કહે છે ને એ ચીજ પૂરણ છે. શું છે? પૂરણ. શું છે? હવે જન્મ્યા પછી શું થાય એ બધું પૂરણ થાય, ગલન થયા કરે. શું કરે? ગલન થયા કરે. એટલે મનનું ગલન થયા કરે, અહંકારનું ગલન થયા કરે, બુદ્ધિનું ગલન થયા કરે, હાથ નું ગલન, હાથ પગ માથું બાથું બધું ગલન થયા કરે, ગયડું થતું જાય. ગલન થાય એટલે શું થાય? ગલન એટલે શીશી ખાલી થવા મળી, અને પછી આવતા ભાવ નું એમાં પૂરણ થયા કરે. શું થાય? આવતા ભાવ નું પૂરણ થાય. આવતા ભાવ નું પૂરણ થાય, આ અવતાર માં ગલન થાય. પાછલું પાછલું પૂરેલું, આ અવતાર માં ગલન થાય, અને અવતાર આવતા અવતાર માં પૂરણ થાય. આ ઘટમાળ નિરંતર ચાલુ રહેશે. ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ, ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ, ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ. એટલે જયારે અમે જ્ઞાન આપીએ ત્યારે સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય. શું થઈ જાય? સંકલ્પ વિકલ્પ બંધ એટલે નિર્વિકલ્પ થાય. શું થાય? નિર્વિકલ્પ પોતાનું સ્વરૂપ એ થાય. એટલે ચાર્જ ના થાય. શું થાય? ચાર્જ ના થાય, ડિસ્ચાર્જ થયા કરે. જય સચિદાનંદ. કારણ કે ફરી ચાર્જ થતી નથી. આ જૂનું ચાર્જ થતું છે, એ પુરાણ થયેલું છે, ગલન થયા કરશે. શું કહ્યું? આ સમજાય ને? આ નામ સંસાર નું સ્વરૂપ છે. આ જો ચાર્જ બંધ ના થાય તો ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ, ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ. કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ, કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ, કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ. ચાલ્યા જ કશું નિરંતર. કોઝિસ એન્ડ ઇફેક્ટ, આ મન વાણી અને કાયા ઇફેક્ટિવ છે. શું છે? આ ઇફેક્ટિવ છે અને ત્યાં આગળ ભ્રાંતિ છે, એટલે પાછી કોઝિસ ઉત્પન્ન થાય છે. અને એ કોઝિસ આવતા ભાવમાં પાછા ઇફેક્ટિવ થાય છે. કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ, કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ. એમ જન્મ પુનર્જન્મ ચાલ્યા જ કરે છે. પરિવાર સાયન્ટિસ્ટ પૂછે છે પુનર્જન્મ છે તો મારા હું સમજાવવું પડે છે કોઝિસ એન્ડ ઇફેક્ટ. ત્યાર પછી એ સમજી શકે, નહીં સમજી ના શકે ને. ફોરેનના સાયન્ટિસ્ટને આપણે સમજાવીએ તો એની સમજ ભાષામાં સમજવો પડે. આપણે અહીંયા આપણે અહીં તો કેવું કે અમે હશે, એક વાઘરી તો જન્મ્યો, એક રાજા તો જન્મ્યો, એકને છે તે ધર્મતા એની માં મરી જાય છે, એક એકને ધર્મતા છે તે પાર વગરનો સુખ છે. એ લોકો સ્વીકાર નહીં કરતા. શું આપણે તો આવા દાખલા આપવામાં આવે? કેવું તો એ લોકો, એ લોકોને આવા દાખલા આપે ને તો કે એ અમે માનતા નથી કે છે. એ ક્રિએટરનો અર્થ જ આવો કે છે. ક્રિએટર જેવું ઠીક લાગે તેવું કરે છે. શું કહે છે? એટલે મારે સાયન્ટિફિક આપવું પડે છે, રિઝલ્ટ આપું છું. તારે એક્સેપ્ટ કરે છે? હું એને કઉ છું કે મન વચન કયા જન્મ થી ઇફેક્ટિવ છે. કેવી છે? માતાના ગર્ભમાં હોય ને ત્યાં પણ ઇફેક્ટિવ છે. કેવી? એને પૂછું છું કે ભાઈ ઇફેક્ટિવ એટલે શું? એટલે એને સમજાવું છું કે આ ઇફેક્ટિવ તો છે, એક્સેપ્ટ કરી જાય છે. તો પછી ઘરમાં ઇફેક્ટિવ ક્યાંથી આવ્યું? કોઝિસ પહેલા કોઝિસ હોવો જોઈએ એવું એમને ખાતરી થાય છે. શું થાય છે? આના કોઝિસ આગળ હોવા જોઈએ એવી એમને ખાતરી થઈ જાય છે. અને ફરી પાછો કોઝિસ ઉત્પન્ન થાય છે, તે ઉત્પન્ન થયેલો કોઝિસ પાછા આવતા ભાવમાં ઇફેક્ટ થાય છે. એ ઇફેક્ટમાંથી પાછી કોઝિસ ઉત્પન્ન થાય છે, એ કોઝિસ પાસે ઇફેક્ટ થાય છે. એ સમજી જાય છે તમે? ફોરેનના સાયન્ટિસ્ટ તરત સમજી જાય. તમને આમાં સમજાયું કે નહીં? પૂરેપૂરું સમજી ગયો? થોડું ઘણું સમજાય. બીજા કોઈ સમજાવી શકો ખરા? એટલું બધું સારી રીતે ન સમજાય. શું કહે છે? થોડું ઘણું સમજાયું. હું એટલું બધું સારી રીતે સમજાવી શકું નહીં, પણ થોડું તમને પોતાને સમજાયું કે કોઝિસ ઇફેક્ટ તમને સમજાયું? ગરમ તો આની માં મરી ગઈ, પાંચ ને દસ મિનિટે આ અંતર જન્મ થયો, પાંચ ને દસ મિનિટે અંતર જન્મ થયો, અનિમા મરી ગઈ, પેલા અનિમા જીવે છે, પેલા બાપ જીવે છે. શું આ ગરીબ ના ત્યાં છે, પેલો શ્રીમંત ના ત્યાં છે? શું કે છે? એ તો બધું ભગવાનની ઈચ્છા જ કે છે. શું મેં આવું એવું કહ્યું પેલો શ્રીમંત ગાંઠતા જ નથી. એ તો એવું જ બોલે આપણે મળવું પડે કે તે. એટલે મારા સાયન્ટિફિક રીતે આપવી પડ્યું પછી. બધા સાયન્ટિસ્ટોને છૂટકો નહીં આવે જે હું કહું છું ને, દરેક સાયન્ટિસ્ટને. તો પદ્ધતિની વાત છે, આ તો સિદ્ધાંતિક વાત છે. પુનર્જન્મ સાબિત કરવો હોય એટલે કે જેવી તેવી વસ્તુ નથી. પુનર્જન્મ સાબિત થઈ શકે એમ જ નથી. શું કહ્યું? એ જે રીતે આ હિન્દુસ્તાનના લોકો સાબિત કરાવવા માગે છે એ હિન્દુસ્તાનના લોકો જ માને, બહારના લોકો નહીં માને. આપણા લોકો માને કે ભાઈ આને તો છોકરી એની માં મરી ગઈ, અને અનુમતિ મળી માટે કઈ કર્મ ના હિસાબ જાણે એવું આપડા લોકો માને એ તો કર્મ પર માને જ નહીં ને. પુનર્જન્મ હોય તો કર્મ હોય ને એ શું કે છે? પુનર્જન્મ હોય તો કર્મ. હા તાર પાછું મારે કેવું પડે છે તો લકી અલકી શબ્દ ક્યાંથી લાવે? લકી નો અર્થ તાર પાસે પકડાય. એમની ભાષા પૂર્ણ છે. શું છે? ભાષા પૂર્ણ છે અને બિલીફ અધૂરી છે. શું છે? બિલીફ અધૂરી છે. અધૂરી બિલીફ. ભાષા પૂર્ણ છે. મુસ્લિમો ની ભાષા પૂર્ણ છે. તકદીર તકદીર તકદીર તકદીર છે લાયક નથી તે. તમારી ભાષા પૂરી છે અને બીજી અધૂરી છે તમારી. એવું મારે મુસ્લિમોને કેવું જ પડે છે. તમારી ભાષા પૂરી છે. તકદીર ના તકદીર લાવો ક્યાંથી? જો પુરુષાર્થ માનતા નથી તકદીર હોય નહી. તમને ખાતરી થઈ હોય? પછી આપણે કહે છે એમાં તો બધાને કબૂલ કરે છે. શું તારે ફોરેન નો સાયન્ટિસ્ટ કહે છે કે જન્મ ગર્ભમાં છે તે એ બોડી ઇફેક્ટ છે એવું કેમ ખબર પડે આપણને? શું તારે મારે કહેવું પડ્યું કે અમારે ભાદરમાં છે તે એક બાયરે સિંગડું ભાગેલું સિંગડું ગાયનું સિંગડું ભાગેલું તે ગર્ભાશય માંથી બચ્ચાની વાંગરી આટલી બહાર નીકળી ગઈ. કેટલી બહાર? આમ ગચ્યત ગહાય નહી પણ આમ દેખાય ખરી આપણને વાંગરી. તો એટલે આપણે રોજ લાવી હોય તો લાવી શકાય? ડાક્ટર કોઈ પણ હિસાબે રોજ કેમ કરી લાવી શકાય? આ વચ્ચે વાંગરી આવી રોજ લાગવાની શું કહે બાળકની? શું થયું? એટલે પછી બધા બોરસદના બધા મિશનીઓ હોસ્પિટલ બધા દવા આવ્યા અહીંયા આગળ. તે ઘણો લોહી બંધ કરવા માટે રસ્તા કર્યા પણ લોહી બંધ થયું નહીં. વાંગરી છે તે વાંગરી થયું અંદર દબાવે. એને કઈ ફોન કરે કે ફોન કરે તો પહોંચે કે એને એ બી વાંગરી ખેંચી લે ના પહોંચે? કેમ ફોન કરીએ તો એના પહોંચે ને? કોનમાં ફોન કરીએ? ઘરમાં ફોન કરીએ દોશી માજીના ગયરા પછી એક ગયડા દોશીમાં જાણી તો આવ્યો લાકડી ઠોકતા ઠોકતો દોશીમાં કે છે અલા ભાઈ તમે બધા બધા ખસી જાઓ કે છે. ડાક્ટર વળી કે છે આ કોણ આવી ભાઈ હવે તો વળી ખસી જાવ બોલે દોશીમાં ગોંઠે નહીં ને તો જૂના જમાનાના માણસ ભાઈ તમારું કામ નહીં આ બધું તમે બેહો અહીંયા ઘર હું કરી નાખું છું. એટલે હવે ડાક્ટર કે છે આ મરો આપડા બધા ડાક્ટરો છૂટી પડ્યા આ માદી કે છે કરી નાખું કે ડાક્ટર નું સારું લાગ્યું છે. ડાક્ટર કહે છે બહુ સારું કે છે. શું માદી તમારે અત્યાર જોઈશે કે છે? ભાઈ મારે કશું જ જોઈશે નહીં તમે બે હીરો બધા કે છે. તો પછી ઘરમાં જઈ અને એમને એમ કહ્યું કે જરા દીવો લાવો ખડીયો અને એક ફોઈલ લાવો. શું કે છે? હા તો જરા ફોઈલ દીવા ઉપર આમ ધરી અને ઝટ આમ અડાડી ઉપર છોકરે ખેંચી લીધું. આમ અડાડતા ને છોકરે ખેંચી લીધું. એનું કારણ શું? બોડી ઇફેક્ટિવ છે. કેવું છે? શાદી થઈ જાય કે ના થઈ જાય? તોય મેં એ આલમ હલા થઈ જાય. મરચું ભાઈએ વધારે ખાધું હોય તો એ ભાઈ ઇફેક્ટિવ છે ને વસ્તુ. અર્જુન ને વિષાદ થયેલો એટલે વિષાદ. શું વિષાદ થયો હતો? એને બધા સગા વાળાઓને મારી નાખવાના હતા ને મહાભારત ના યુદ્ધમાં બધા સગા વાળાઓને જોઈને લશ્કર માં હમા લશ્કર જે હતું, જેને પોતાનું હમ જે લડવાનું હતું, એમાં જોયું ત્યાં તો કોઈ દાદા દેખાયા, કોઈ મામા દેખાયા, કોઈ કાકા દેખાયા, ત્યાં કે બધા અમને અમની જોડે મારે લડવાનું, આ તો મારા દાદા કાકા મામા છે, એમની જોડે લડીને મારે મારે કરવાનું છે. એટલે વિષાદ થયો. શું થયું? એટલે વિષાદ થયો. હા, એટલે પછી કૃષ્ણ ભગવાને કહ્યું કે આ તો મોહ છે તારો. શું કહે છે? મોહ છે. કાકા મામા થાય ને, પણ એ તો મરેલા છે કે છે, એવું કેમ હું માનું કે છે? એ તો વિરાટ સ્વરૂપ દેખાડ્યું, તેમ બધા કચડી ગયેલા દેખાતા હતા. શું થયું? કચડી ગયા દેખા. ત્યાર પછી અરે એક્સેપ્ટ કરી, અને મૂર્ત ક્ષત્રિય. આપડે મુસલમાન હોય, ચાર પાંચ મુસલમાન અહીં તસવી બોલે, એને હમજણ પાડી. જો ભાઈ હા, કશું એ ના કરશે, શું કરે? પેલો રમખાણી વ્યક્તિ રાખે છે, પણ એમને બહાર જો કઈક દંગો સાંભળ્યો, એમને સાંભળવામાં આવ્યું કે કોણ નથી, કારણ કે વ્રતિ રમખાણી એમની. કેવી રમખાણી? વ્રતિ જ હોય એમની, સમજ પડે ને? એવી આ અર્જુન ને છે, કાકા મામા બધા લાગ્યા, પણ એ જે ધર્મ છે ને, ક્ષત્રિય ધર્મ, તે ગમે એટલો લાગે, પણ જયારે એનો એ જાગે મારવા બાપ નહીં થઈ જાય. શું? ક્ષત્રિય ધર્મ ને. એટલે કે છે, તું ક્ષત્રિય ધર્મ નો છું, તું છોડ્યા મારવા આવ્યો, છોડવા નથી, શું આવું બધું કરે કે છે? તું મારવાનો તો છું જ કે છે. એટલા માટે ગીતા લખી છે કે એ વિષાદ ઓછી થઈ જશે. વિષાદ ના બધા સંસારની અડચણો બધી કેટલી બધી થાય, અને બધા આખું કંટાળો બધું બધું હોય ને, તેના લીધે બધા રોગ થાય છે, બધા જાત જાતના રોગ થાય છે. હાર્ટના, બ્લડ પ્રેશરના, આ જ્ઞાન મળે એટલે આનંદ માં આવે, ત્યારે આનંદ થી બધા રોગ બેસી જાય. તો દવા તો નિમિત્ત કરી, પણ આનંદ થી બધા બેસી જાય. તેનાથી બેસી જાય, અને આ શોક થી બધા ઉભા થાય. એટલે આ ખોરાક લઈએ, જેટલું લઈએ છીએ બધું ઝેરી થાય. શું થાય? ખોરાક ઝેરી થાય, શ્વાસ લઈએ તો શ્વાસે ઝેરી થાય, પાણી પીએ તો પાણી ઝેરી થાય, બધામાં પોઈઝન પડે. એ વિષાદ થી પોઈઝન પડે, પોઈઝન પડે એટલે ખોરાક ગમે તેવો સારો હોય તો દૂર ધોણી થઈ જાય, પછી રોગ થાય. એને તારે વિષાદ થાય છે, જે આપણા નમસ્ આપણા અહંકાર ને પણ ખાઈ જાય. શું કહ્યું? અહંકાર ને પણ ખાઈ જાય, આપણા અહંકાર ને ભક્ષણ કરી જાય, એનો વિરાટ. વિરાટ સ્વરૂપ કોને કહેવાય? આપણા અહંકાર ને પણ ભક્ષણ કરી જાય, ભક્ષણ કરી જાય. શું? અને આપણને વિરાટ બનાવે, અને આપણને વિરાટ બનાવે. હા, ખરી રીતે વિરાટ કોને કહેવાય? અહંકાર નો, અમારા અહંકાર ને ભક્ષણ કરી જાય. જો વિરાટ સ્વરૂપ વગર કોઈ નમે જ નહીં ને. એવું કૃષ્ણ ભગવાન વિરાટ સ્વરૂપ બતાવ્યું, તે તારે નમે તો ને, અર્જુન નમે નહીં. આ તો અર્જુન શું અગો થાય જાણો છો ને? મામા ફોઈ નો થાય. શું થાય? મામા ફોઈ. પછી બીજી છીએ ગઈ, બને એવી થાય, પાછો બને એવી થાય, પાછો કૃષ્ણ ભગવાન નો બને એવી થાય, અને આમ ફોઈ નો છોકરો બે ગઈ, સમજ ના પડી. કઝિન થાય, કઝિન બધા થાય ને, એને બનેલી થાય. હા, અને પછી કોઈ નથી કરતો. એથી રીતે કોઈનો દીકરો એમને ફોઈ થાય. કૃષ્ણ ભગવાન દસ વગર ફોઈ થાય, અગાઉ ફોઈ થાય, અગાઉ ફોઈ નો દીકરો. અને પછી અર્જુન પહેરેલો સુભદ્રા. હા, તે સુભદ્રા હરણ કરેલું. શું થયું? હા, સુભદ્રા હરણ. તે બેન થાય, બેન થાય, એક બાજુ બને થાય, અને રિવાજ એ હતો પેલા મામા ની દીકરી જોડે પાણી શકાય એવો રિવાજ હતો. આ લોકો આપડા લોકો બંધ કરી દીધો એ રિવાજ. નહી તો ગોત્ર મામા ના ગોત્ર માં છોકરા ને પહેણાવાય. તમારે પહેણાવે છે નહી? મુસ્લિમો પહેણાવે દાદા, મુસ્લિમ લોકો માં પહેણાવે છે. મુસ્લિમ એ ના થાય કે એક દૂધ ના હોવું જોઈએ કે શું કે છે? એક દૂધ ના હોવું જોઈએ દાદા. વિરાટ વિરાટ નું દર્શન થાય એટલે અહંકાર જાય. અહંકાર તો જ વિરાટ નું દર્શન થયા કહેવાય. એટલે જ્ઞાન જયારે થાય, જ્ઞાન થાય એટલે અહંકાર જાય ને. વિરાટ નું દર્શન એટલે જ્ઞાન થવું. વિરાટ નું દર્શન એટલે જ્ઞાની પુરુષ નું ઓળખાણવું. એ આપણાથી વિરાટ એટલે આપણા જે અહંકાર ને ભગાઈ નાખે ખાઈ જાય એ વિરાટ. શું કહ્યું? અહંકાર ને ખાઈ જાય વિરાટ. તેનું ફળ આપણને શું આવે? આપણો અહંકાર આવે, આપણે વિરાટ થઈ જાય. શું થયું? એ બરાબર દાદા. જ્ઞાન થાય છે એટલે અહંકાર જાય છે ને. હા, પણ પેલું થાય, પેલું જ્ઞાન નહીં થતું. અહંકાર જાય છે તો જ્ઞાન થાય. અહંકાર પેલા જાય પછી જ્ઞાન થાય. અહંકાર જાય છે તેનાથી વિરાટ સ્વરૂપ ના પ્રતાપ થી થાય. વિરાટ સ્વરૂપ ના પ્રતાપ. રામચંદ્ર 5/1978 અમુક હદ સુધી અને પછી છે તે એકાંત માં વધારે. અને ભીડ ભીડ જેવો તો ફાયદો એ કોઈ નથી. આ દુનિયા જેમ બધું ભીડ ને તેમ નામ હરી છે. એક બે મત્ર હોય તો રાત ઊંઘવા ના દે. બધા હજાર હોય તો હા ઉપાધિ નહીં મત્ર છે એમ કહ્યું સુઈ જવાનું. પેલું મત્ર કાઢવાની ઈચ્છા થાય. જય સચિદાન. સંવેદન સ્વસંવેદન એકાંત માં વધારે રે કે ભીડ માં વધારે રે? ભીડ માં ગયું. સત્યુગમાં એવા કાળમાં એકાંતમાં રહે અને આ કળિયુગમાં ભીડમાં રહે. શું અને બધું ભૂલી જવા છે. જ્ઞાન સંસાર વ્યવહાર જ્ઞાન મળ્યા પછી ભૂલી જવા છે એમ. સંસાર વ્યવહાર અથવા અથવા સંસારમાં સંસારમાં પડ્યા રહીએ તો પછી જ્ઞાન ભૂલી જવાય. બંને પ્રશ્ન છે. સંસાર વ્યવહાર સારો રહેશે, યાદ રહેશે, સારો રહેશે. અત્યારે જે સંસાર વ્યવહાર છે ને તો વર્તમાન નો યાદ નથી રહેતો, પાછલું યાદ બહુ રહેશે. ભૂતકાળ નું યાદ રહેશે. કેવું રહે છે? ભૂતકાળ નું અને ભવિષ્યકાળ નું બે યાદ આવ્યા કરે છે. અને જ્ઞાન લીધા પછી વર્તમાન નું યાદ આવ્યા કરે. ભૂતકાળ ભવિષ્યકાળ નું થયું. જ્ઞાન તો જ્ઞાન આવ્યા પછી પ્રકાશ વધ્યો. પ્રકાશ વધ્યો એટલે બધું ઉઠતું વધારે સારું લાગે. અને સંસાર આદર્શ હોય, આદર્શ સંસાર હોય. આ સંસાર છે એવો ના હોય, આદર્શ હોય. આડોશી પાડોશી બધા વખાણે કે ના ભાઈ કેવું પડે કે પણ એકદમ બિદાડો ના થઈ જાય. કોલેજમાં ગયેલા બિદાડ બિદાડ ગ્રેજ્યુએટ થયા હતા. સાધના તો કરવી જ પડે બધી, દરેક વસ્તુ સાધના કરવી પડે ને. હા, એવું છે. 14 વર્ષે સિદ્ધ થઈ જાય છે. 7 વર્ષે અડધું સિદ્ધ થાય, પણ 14 વર્ષે સંપૂર્ણ સિદ્ધ થઈ જાય છે. આજ્ઞા સ્વપ્રયત્ન કરવાથી કઈ ફેર પડે જલ્દી? સ્વપ્રયત્ન કરવાથી કઈ જલ્દી ફેર પડે? સ્વપ્રયત્ન પુરુષાર્થ 14 ને બદલે 7 વર્ષમાં થઈ જાય.